श्री पद्म पुराण उत्तरखंड अध्याय 59 साबरमती तटना बालार्क दुर्धेश्वर दुर्धरेश्वर तथा खड़कधार वगैरह तीर्थों महिमा नु वर्णन। श्री महादेव जी कहे छे साबरमती ना तट पर बालार्क नामनु श्रेष्ठ तीर्थ छे जे भोग ने मोक्ष प्रदान करनारु छे। मनुष्य ते बालार्क तीर्थ मां स्नान करीने पवित्रताथी त्रण रात त्या निवास करो अने सूर्योदयना समये बाल सूर्यना दर्शन करे। आ प्रमाणे करवाथी ते अवश्य सूर्यलोकने प्राप्त थाय छे। रविवार संक्रांति सप्तमी तिथि विश्वयोग આયનના આરંભનો દિવસ ચંદ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના દિવસે સ્નાન કરીને દેવતાઓ પિત્રો અને પિતામહોનું તર્પણ કરવું, પછી બ્રાહ્મણોને ગોળની ગાય અને ગોળ ભાતનું દાન કરે, ત્યાર પછી કણેર અને જપાકુસુમના ફૂલોથી બાલ સૂર્યનું પૂજન કરવું જોઈએ। જે મનુષ્ય આ પ્રમાણે કરે છે તેઓ સૂર્યલોકમાં નિવાસ કરે છે। જે મનુષ્ય ત્યાં દુધાળ લાલ ગાય તથા वजन उचके एवा बळदनु दान करे छे ते यज्ञनु फळ पामे छे अने क्यारे नरकमां पड़तो नथी। एटलू ज नहीं, जो ते रोगी होय तो रोगथी अने कैदी होय तो बंधनथी मुक्त थई जाय छे। आ तीर्थमां पिंडदान करवाथी पितृओने पण पूर्ण तृप्ति मळे छे। पूर्व समयनी वात छे, एक घरडो पाडो जे वृद्धावस्थाना कारणे अशक्त थई गयो हतो, वजन उपाडवामां असमर्थ थई गयो, તેથી તેના માલિકે તેને રસ્તામાં છોડી દીધો। ગરમીનો મહિનો હતો, તે પાણી પીવા માટે મહાનદી સાબરમતીના તટ પર આવ્યો। દેવવશ તે કીચડમાં ફસાઈ ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું। નદીના પવિત્ર જળમાં તેના હાડકા વહી ગયા। તે તીર્થના પ્રભાવથી તે પાડાનો જન્મ કાન્યકુબ્જના રાજાને ત્યાં પુત્ર રૂપે થયો। જ્યારે યોગ્ય થયો ત્યારે તેને રાજગાદી પર બેસાડવામાં આવ્યું। તેને પોતાના પૂર્વ જન્મનું સ્મરણ હતું, ત્યાં પોતાના પૂર્વ વૃતાંતને યાદ કરીને તથા તીર્થના પ્રભાવનો વિચાર કરીને તે રાજાએ તીર્થમાં આવ્યો અને સ્નાન કરીને તેણે અનેક પ્રકારના દાન આપ્યા। આ ઉપરાંત તે તીર્થમાં રાજાએ દેવાધિદેવ મહાદેવની સ્થાપના કરી। ત્યાં સ્નાન કરીને મહેશ્વરનું પૂજન તથા બાલ સૂર્યના દર્શન કરીને મનુષ્ય સઘળા પાપોથી મુક્ત થઈ જાય છે। આમ તો સંપૂર્ણ સાબરમતી નદી જ પરમ પવિત્ર છે, પરંતુ બાલાર ક્ષેત્રમાં તેનો મહિમા વિશેષ છે। તેના નામોચ્ચારણ માત્રથી મનુષ્ય મોટા મોટા પાપોથી પણ છુટકારો મેળવી લે છે। સાબરમતી નદીનું જળ જ્યાં પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે તે સ્થાન પ્રયાગથી પણ વિશેષ પવિત્ર અને સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારું અને મહાન છે। ત્યાં બ્રાહ્મણોને આપવામાં આવતું ગાય, ભૂમિ, સુવર્ણ, તલ, વસ્ત્ર, અન્ન, શૈયા, ભોજન, વાહન અને છત્ર વગેરેનું દાન, અગ્નિમાં કરેલો હવન, પિતૃઓનું શ્રાદ્ધ તથા જપ વગેરે કર્મ અક્ષય થઈ જાય છે। તે તીર્થમાં મનુષ્ય જે જે વસ્તુની કામના કરે છે તેને મહેશ્વરની કૃપા તથા તીર્થના પ્રભાવથી પ્રાપ્ત થાય છે। હવે દુર્ધશેશ્વર નામના એક બીજા ઉત્તમ તીર્થનું વર્ણન કરું છું। તેનું સ્મરણ કરવા માત્રથી પાપી પણ પુણ્યવાન બની જાય છે। દેવાસુર સંગ્રામની સમાપ્તિ અને દૈત્યોના સંહાર થઈ ગયા પછી ભૃગુનંદન શુક્રાચાર્ય ત્યાં કઠોર વ્રતનું પાલન કરીને લોક સૃષ્ટિના કારણભૂત દુર્ધર્ષ દેવતા મહાદેવજીની આરાધના કરી અને તેમની પાસે દૈત્યોના જીવન માટે મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી। ત્યારથી આ તીર્થ પૃથ્વી પર તેમના નામ પર વિખ્યાત થયું। કાવ્ય તીર્થમાં સ્નાન કરીને દુર્ધશેશ્વર મહાદેવનું પૂજન કરવાથી મનુષ્ય સર્વ પાપોથી છૂટી જાય છે। સાબરમતી નદીના તટ પર ખડકધાર નામે વિખ્યાત એવું પરમ પાવન તીર્થ છે, જે હવે ગુપ્ત થઈ ગયું છે। આ તીર્થમાં પ્રસંગવશ પણ કદી અચાનક સ્નાન અને જલપાન કરી લેવાથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। ત્યાં કશ્યપની પાછળ જરેલી પવિત્ર સાબરમતી નદીને પાતાળ તરફ જતી જોઈને રુદ્રે તેને પોતાની જટામાં ધારણ કરી લીધી તથા તે રુદ્ર ખડકધાર નામે વિખ્યાત થઈને ત્યાં જ રહેવા લાગ્યા। હે દેવેશ્વરી, ત્યાં સ્નાન કરનાર પાપી પણ સ્વર્ગમાં ચાલ્યો જાય છે, હે પાર્વતી, માઘમાં વૈશાખમાં તથા ખાસ કરીને કાર્તિકની પૂર્ણિમાએ જે ત્યાં સ્નાન કરે છે તે મુક્ત થઈ જાય છે। વશિષ્ઠ, વામદેવ, ભરદ્વાજ અને ગૌતમ વગેરે ઋષિ ત્યાં સ્નાન તથા ભગવાન શિવના દર્શન કરવા માટે આવ્યા કરે છે। જો મનુષ્ય મારા સ્થાન પર જઈને વિશેષ રૂપે મારું પૂજન કરે છે તો તેનું સગળું પાપ તત્કાલ નષ્ટ થઈ જાય છે। જે લોકો આ તીર્થમાં મારી માટીની મૂર્તિ બનાવીને પૂજે છે તેઓ મારા પરમધામમાં નિવાસ કરે છે। મારો વિગ્રહ કળિયુગમાં ખડગ ધારેશ્વરના નામે વિખ્યાત થાય છે। સતયુગમાં હું મંદિર કહેવાઉં છું અને ત્રેતામાં ગૌરવ, દ્વાપરમાં મારું વિશ્વ વિખ્યાત નામ હોય છે અને કળિયુગમાં ખડગેશ્વર અથવા ખડવાંગ ખડગ ધારેશ્વર આ તીર્થના દક્ષિણ ભાગમાં મારું સ્થાન છે એવું જાણીને જે વિદ્વાન ત્યાં જ મારી મૂર્તિ બનાવીને પૂજા કરે છે તેને મને વાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। તે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થને પ્રાપ્ત કરી લે છે। હે દેવેશ્વરી, જે લોકો લોકનાથ મહેશ્વરીને ધૂપ, દીપ, નૈવેદ્ય તથા ચંદન વગેરે અર્પણ કરે છે તેઓ સદા સુખી રહે છે। ખડગધાર તીર્થમાં દક્ષિણ બાજુ પરમ પાવન દુગ્ધેશ્વર તીર્થ આવેલું છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે। તે તીર્થમાં સ્નાન કરીને દુગ્ધેશ્વર શિવના દર્શન કરવાથી મનુષ્ય પાપજન્ય દુઃખથી તત્કાલ છુટકારો મેળવી લે છે। સાબરમતીના સુંદર તટ પર જ્યાં પરમ પુણ્યમય ચંદ્રભાગા નદી આવીને મળી છે ત્યાં મહર્ષિ દધીચીએ ભારે તપસ્યા કરી હતી। ત્યાં કરેલા સ્નાન, દાન, જપ, પૂજા અને તપ વગેરે સમસ્ત શુભ કર્મ આ તીર્થના પ્રભાવથી અક્ષય થઈ જાય છે। દુગ્ધેશ્વર તીર્થથી પૂર્વ તરફ એક પરમ પાવન તીર્થ છે જ્યાં સાબરમતીમાં ચંદ્રભાગા મળી છે। ત્યાં પુણ્યદાતા ચંદ્રેશ્વર નામના મહાદેવજી નિત્ય બિરાજે છે જે સંપૂર્ણ લોકોને સુખ આપનારા પરમ મહાન અને સર્વત્ર વ્યાપક છે। તે જ ભગવાન હર ત્યાં નિવાસ કરે છે। તે તીર્થમાં ચંદ્રમાએ દીર્ઘકાળ સુધી તપ કર્યું હતું અને તેમણે જ ચંદ્રશેખર નામના મહાદેવની સ્થાપના કરી હતી। ત્યાં સ્નાન, જલપાન અને શિવની પૂજા કરનારા મનુષ્ય ધર્મ અને અર્થ પ્રાપ્ત કરે છે। જે લોકો ત્યાં વિશેષ રૂપે વૃષોત્સર્ગ વગેરે કર્મ કરે છે તેઓ પહેલા સ્વર્ગ ભોગવીને પછી શિવધામમાં જાય છે। જે બીજા તટ પર જઈને સમસ્ત પાપોનો નાશ કરવાવાળા ચંદ્રેશ્વર નામના શિવની અર્ચના કરે છે તથા ખાસ કરીને રુદ્રના મંત્રોનો જપ કરે છે તેમને શિવ સ્વરૂપ સમજવા જોઈએ। હે દેવી, જે અહીં સર્વદા સ્નાન કરે છે તે મનુષ્યનો નિસંદેહ વિષ્ણુ સ્વરૂપ જાણવા જોઈએ। જેઓ તલના પિંડથી અહીં શ્રાદ્ધ કરે છે તેઓ પણ તેના પ્રભાવથી વિષ્ણુધામમાં જાય છે। અહીં વિધિપૂર્વક સ્નાનદાન કરવું જોઈએ। સ્નાન કરવાથી બ્રહ્મહત્યા વગેરે પાપોથી પણ છુટકારો મળી જાય છે। આ નદીના તટ પર જે વડનું વૃક્ષ લગાવે છે તે મૃત્યુ બાદ શિવપદને પ્રાપ્ત થાય છે। દુગ્ધેશ્વરની સમીપ એક અત્યંત પાવન તથા રમણીય તીર્થ છે જે પીપલાદના નામે પ્રસિદ્ધ છે। હે દેવેશ્વરી, ત્યાં સ્નાન અને જલપાન કરવાથી બ્રહ્મહત્યાનો પાપ દૂર થઈ જાય છે। સાબરમતીના તટ પર પીપલાદ તીર્થ ગુપ્ત છે। ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય મોક્ષનો ભાગી થાય છે। ત્યાં વિધિપૂર્વક પીપળાનું વૃક્ષ લગાવવું જોઈએ। આવું કરવાથી મનુષ્ય કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે। પીપલાદ તીર્થથી આગળ સાબરમતીના તટ પર નિંબાર્ક નામનો ઉત્તમ તીર્થ છે જે વ્યાધિ તથા દુર્ગંધનો નાશ કરનારું છે। પૂર્વકાલમાં કોલાહલ દૈત્યની સાથે યુદ્ધમાં દાનવો દ્વારા પરાસ્ત થઈને દેવતાઓ સૂક્ષ્મ શરીર ધારણ કરીને પ્રાણ રક્ષા માટે અહીં વૃક્ષોમાં સમાઈ ગયા હતા। ત્યાં ગયા પછી વિશેષ રૂપે ભગવાન સૂર્યનું પૂજન કરવું જોઈએ। હે પાર્વતી, સૂર્ય પૂજનથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે। જે મનુષ્ય આ તીર્થમાં જઈને સૂર્યના 12 નામોનો પાઠ કરે છે તેઓ જીવનભર પુણ્યાત્મા બની રહે છે। તે નામ આ પ્રમાણે છે: આદિત્ય, ભાસ્કર, ભાનુ, રવિ, વિશ્વ પ્રકાશક, તીક્ષ્ણાંશુ, માર્તંડ, સૂર્ય, પ્રભાકર, વિભાવસુ, સહસ્ત્રાક્ષ તથા પુષા। સંસ્કૃતમાં શ્લોક આ પ્રમાણે છે: આદિત્યમ ભાસ્કરમ ભાનુમ રવિમ વિશ્વ પ્રકાશકમ તીક્ષ્ણાશુમ ચૈવ માર્તંડમ સૂર્યમ ચૈવ પ્રભાકરમ વિભાવસુમ સહસ્ત્રાક્ષમ તથા પૂષણમેવ ચ 141 અધ્યાયનો 9-10 શ્લોક સંખ્યા. હે પાર્વતી, જે વિદ્વાન એકાગ્ર ચિત્તે આ 12 નામોનો પાઠ કરે છે તે ધન, પુત્ર અને પૌત્ર પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય આ 12 નામોમાંથી એક એક ના એક એક નામનું ઉચ્ચારણ કરીને સૂર્યદેવનું પૂજન કરે છે તે બ્રાહ્મણ હોય તો 7 જન્મો સુધી ધનવાન તથા વેદોના પારગામી થાય છે. ક્ષત્રિય હોય તો રાજ્ય, વૈશ્ય હોય તો ધન અને શુદ્ર હોય તો ભક્તિ પામે છે. તેથી ઉપરના નામોમાં ઉત્તમ સુક્તના જપ કરવા જોઈએ. હે પાર્વતી, નિંબાર્ક તીર્થથી બહુ દૂર ગયા પછી પરમ ઉત્તમ સિદ્ધ ક્ષેત્ર આવે છે. ઉપયુક્ત તીર્થ બાદ તીર્થરાજ નામે વિખ્યાત એક ઉત્તમ તીર્થ છે, જ્યાં 7 નદીઓ વહે છે. બીજા તીર્થોની અપેક્ષા અહીંના સ્નાનમાં 100 ગણી વિશેષતા છે. અહીં દેવતાઓમાં શ્રેષ્ઠ સાક્ષાત ભગવાન વામન બિરાજમાન છે, જે માઘ માસની દ્વાદશીએ તલની ગાયનું દાન કરે છે. તે બધા પાપોથી મુક્ત થઈને પોતાની 100 પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. જો મનુષ્ય શુદ્ધ ચિત્ત થઈને અહીં માત્ર તલ મિશ્રિત જળ પણ પિત્રોને અર્પણ કરે તો તેના દ્વારા 1000 વર્ષો સુધીનું શ્રાદ્ધ કર્મ સંપન્ન થઈ જાય છે. આ રહસ્યને સાક્ષાત પિત્રોએ જ કહ્યું છે. જે આ તીર્થમાં બ્રાહ્મણને ગોળ અને ખીરનું ભોજન કરાવે છે તેને એક એક બ્રાહ્મણને ભોજન કરાવ્યાથી 1000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું ફળ મળે છે. ત્યાર પછી સાબરમતીના તટ પર ગુપ્ત રૂપે સ્થિત સોમતીર્થની યાત્રા કરવી, જ્યાં કાલાગ્નિ સ્વરૂપ ભગવાન શિવ પાતાળમાંથી નીકળીને પ્રગટ થયા હતા. સોમતીર્થમાં સ્નાન કરીને સોમેશ્વર શિવના દર્શન કરવાથી સોમપાનનું ફળ પ્રાપ્ત થાય છે, એમાં કોઈ શંકા નથી. ત્યાં સ્નાન કરનારનું પરલોકમાં કલ્યાણ થાય છે. જે સોમવારના દિવસે ભગવાન સોમેશ્વરના મંદિરમાં દર્શન માટે જાય છે તે સોમલિંગની કૃપાથી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. જે શ્વેત રંગના ફૂલોથી, કણેરના ફૂલોથી તથા પારિજાતના પુષ્પોથી પિનાકધારી શ્રી મહાદેવજીની પૂજા કરે છે તે પરમ ઉત્તમ શિવધામને પ્રાપ્ત થાય છે. ત્યાંથી કાપોતિક તીર્થની યાત્રા કરવી, જ્યાં સાબરમતીનું જળ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. જે મનુષ્ય પિતૃતર્પણ પૂર્વક ત્યાં પિંડદાન કરે છે તથા પ્રત્યેક પર્વ પર વનના ફૂલ અને ફળોથી કાગડા, કૂતરા વગેરેને બલિ અર્પણ કરે છે તે યમરાજના માર્ગને સુખપૂર્વક પસાર કરી દે છે. જે વૈશાખની પૂર્ણિમાએ તે તીર્થમાં સ્નાન કરીને પીળા સરસવથી પરમ ઉત્તમ પ્રાચીનેશ્વર નામના તીર્થની પ્રાચીનેશ્વર નામના શિવની પૂજા કરે છે તે પોતાને તો તારે જ છે, પોતાના પિત્રો અને પિતામહોના પણ ઉદ્ધાર કરી દે છે. આ એ જ સ્થાન છે જ્યાં એક કબૂતરે પોતાના અતિથિના આતિથ્ય માટે પ્રસન્નતાપૂર્વક પોતાનું શરીર આપી દીધું હતું અને વિમાન પર બેસીને સંપૂર્ણ દેવતાઓના મુખેથી પોતાની પ્રશંસા સાંભળતા સ્વર્ગલોકમાં ગયો હતો. ત્યારથી તે તીર્થ કાપોત તીર્થના નામે પ્રસિદ્ધ થયું. ત્યાં સ્નાન અને જલપાન કરવાથી મનુષ્યની બ્રહ્મહત્યા દૂર થઈ જાય છે. તેથી દેવી, તે તીર્થમાં ગયા પછી સદા અતિથિનું પૂજન કરવું જોઈએ. અતિથિનું પૂજન કરવાથી ત્યાં મનોકામના અવશ્ય સિદ્ધ થઈ જાય છે. ત્યાંથી આગળ કાશ્યપ હૃદયની પાસે ગોતીર્થ છે. તે બધા તીર્થમાં શ્રેષ્ઠ અને મહાપાતકોનું નાશક છે. બ્રહ્મહત્યા જેવા જે કોઈ પાપ છે તે ગોતીર્થમાં સ્નાન કરવાથી અવશ્ય નાશ પામે છે. જે મનુષ્ય ત્યાં સ્નાન કરીને ગાયોને એક દિવસનું ઘાસ નીરે છે તે ગાયોની કૃપાથી માતૃઋણથી મુક્ત થઈ જાય છે. જે ગોતીર્થમાં જઈને સ્નાન કરીને શ્રેષ્ઠ બ્રાહ્મણને દુધાળુ ગાયનું દાન કરે છે તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. અહીં એક બીજું પણ મહાન તીર્થ છે જે કાશ્યપ કુંડના નામે પ્રસિદ્ધ છે. ત્યાં કુશેશ્વર નામના મહાદેવજી બિરાજે છે. તેમની પાસે જ કશ્યપજીએ નિર્માણ કરાવેલું સુંદર કુંડ છે. તેમાં સ્નાન કરવાથી મનુષ્ય કદી નરકમાં પડતો નથી. હે મહાદેવી, કાશ્યપ કુંડના તટ પર નિત્ય અગ્નિહોત્ર કરનારા તથા વેદોના સ્વાધ્યાયમાં તત્પર અનેક શાસ્ત્રોના જ્ઞાતા બ્રાહ્મણ રહે છે. જેવું કાશીનું મહાત્મય છે તેવું જ આ ઋષિ નિર્મિત નગરીનું પણ છે. મહર્ષિ કશ્યપે અહીં રહીને કઠોર તપ કર્યું હતું તથા તેઓ ભગવાન શંકરની જટામાં પ્રગટ થનારી ગંગાને અહીં લઈ આવ્યા હતા. આ કાશ્યપી ગંગા મોટા મોટા પાતકોનો નાશ કરનારી છે. તેના દર્શનથી મનુષ્યના ઘોર પાપ નાશ પામે છે. ત્યાં ગોદાન અને રથદાનનું વિશેષ મહત્વ છે. તે તીર્થમાં શ્રાદ્ધ કરીને અવશ્ય દાન આપવું જોઈએ. ભયંકર કળિયુગમાં તે તીર્થ મહાપાતકોનો નાશ કરનારું છે. ત્યાંથી ભૂતાલય તીર્થમાં જવું જોઈએ, જે પાપોનો નાશ કરનારું અને ઉત્તમ તીર્થ છે. ત્યાં ભૂતોના નિવાસભૂત એક વટવૃક્ષ છે અને પૂર્વવાહિની ચંદના નદી છે. ભૂતાલયમાં સ્નાન કરીને ભૂતોના નિવાસભૂત વડના દર્શન કરવાથી ભગવાન ભૂતેશ્વરના પ્રસાદથી મનુષ્યને કદી ભય પ્રાપ્ત થતો નથી. ત્યાં શ્રી સાગર હાટેશ્વર નામનું ઉત્તમ તીર્થ છે, જ્યાં સ્નાન અને દર્શન કરવાથી મનુષ્યને અવશ્ય મોક્ષની પ્રાપ્તિ થાય છે. ત્યાં જઈને જે વિશેષ રૂપે પાકર એટલે ખાખરાની પૂજા કરે છે, તેની આ પૃથ્વી પર મનવાંછિત કામનાઓ સિદ્ધ થાય છે. ત્યાંથી મનુષ્ય ભક્તિપૂર્વક વેદનાથ તીર્થમાં જવું અને તેમાં સ્નાન કરીને શિવજીનું પૂજન કરવું. ત્યાં વિધિપૂર્વક પિત્રોનું તર્પણ કરવાથી સંપૂર્ણ યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં દેવતાઓથી પ્રગટ થયેલું વિજય તીર્થ છે, જેના દર્શન કરવાથી મનુષ્યને સદા મનવાંછિત ભોગ પ્રાપ્ત થાય છે. વેદનાથ તીર્થથી આગળ તીર્થોમાં ઉત્તમ દેવ તીર્થ છે, જે સર્વ સિદ્ધિઓ આપનારું છે. ત્યાં ધર્મપુત્ર યુધિષ્ઠિર રાક્ષસરાજ વિભીષણ પાસેથી કર લઈને મહાન રાજસ્વી યજ્ઞનો આરંભ કર્યો હતો. પાંડુપુત્ર નકુળે દક્ષિણ દિશા પર વિજય મેળવ્યા બાદ સાબરમતી નદીના તટ પર બહુ જ ભક્તિપૂર્વક પાંડુરાયા નામે વિખ્યાત દેવીની સ્થાપના કરી હતી. પાંડુર આર્યા જે ભોગ અને મોક્ષ પ્રદાન કરનારી છે. સાબરમતીના જળમાં સ્નાન કરીને પાંડુર આર્યાને નમસ્કાર કરનાર મનુષ્ય અણીમા વગેરે 8 સિદ્ધિઓ તથા પ્રચુર મેઘાશક્તિ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય શુદ્ધ ભાવે પાંડુર આર્યાને નમસ્કાર કરી લે તો તેના દ્વારા 1 વર્ષ સુધીની પૂજા સંપન્ન થઈ ગઈ એવું જાણવું જોઈએ. દેવ તીર્થમાં પાંડુર આર્યાને સમીપ જેનું મૃત્યુ થાય છે તે કૈલાસ શિખર પર પહોંચીને ભગવાન ચંદ્રેશ્વરનો ગણ થાય છે. તે તીર્થની આગળ ચંડેશ નામનું ઉત્તમ તીર્થ છે, જ્યાં સૌને ઐશ્વર્ય પ્રદાન કરવાવાળા ભગવાન ચંડેશ્વરનો નિત્ય નિવાસ છે. તેમના દર્શન કરવાથી મનુષ્ય અજાણતા અથવા જાણી જોઈને કરેલા પાપથી છુટકારો પામી જાય છે. સંપૂર્ણ દેવતાઓએ મળીને એક નગરનું નિર્માણ કર્યું, જે ભગવાન ચંડેશ્વરના નામે વિખ્યાત છે. ત્યાંથી આગળ ગણપતિ તીર્થ છે, જે બહુ જ ઉત્તમ છે. તે સાબરમતીની પાસે જ વિખ્યાત છે. ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય નિસંદેહ મુક્ત થઈ જાય છે. સાબરમતીના પાવન તટ પર લોકોના કલ્યાણની કામનાથી પૃથ્વીના બીજા બધા તીર્થોનો પરિત્યાગ કરીને જે ભગવાન રુદ્રમાં ભક્તિ રાખીને જીતેન્દ્રિય ભાવથી શ્રાદ્ધ કરે છે, તે શુદ્ધ ચિત્ત થઈને બધા યજ્ઞોનું ફળ પ્રાપ્ત કરે છે. તે તીર્થમાં સ્નાન કરીને બ્રાહ્મણને વૃષભનું દાન આપવું જોઈએ. આ પ્રમાણે કરનાર પુરુષ બધા લોકને પાર કરીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. અધ્યાય 59 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.